કોઈક નિશાન જોઈને, અરે તું તમારો ભાઈ છો એમ કરીને ડિશુમ ડિશુમ કરતા પાછા ભેગા થઈ જાય તો જે છૂટા પડે એનો સંબંધ થાય. પણ બ્રહ્મવાદના સિદ્ધાંત અનુસાર આ સૃષ્ટિમાં બ્રહ્મ સિવાય બીજું કંઈ છે? બ્રહ્મવાદનો સિદ્ધાંત એ છે કે આ સૃષ્ટિમાં જે પ્રકટ થયું છે એ ભગવાન સ્વયં પ્રકટ થયા છે, બ્રહ્મ સ્વયં પ્રકટ થયો છે અલગ અલગ નામ રૂપથી. જ્યાં પ્રકટ થયો છે એ પણ બ્રહ્મરૂપ જ લીલા સૃષ્ટિ છે. તે સ્થિતિમાં કોઈનો સંબંધ એકનાથી ભિન્ન થઈ કેવી રીતે શકે? જો કોઈથી કોઈ જુદું થઈ ન શકે તો એનો સંબંધનો ક્યાં પ્રસંગ ઉપસ્થિત થાય છે? એટલે જે છૂટો જ નથી પડ્યો તો એનો સંબંધ સ્થાપિત કરવાનો સેન્સ શું? આ પ્રશ્ન છે. હા, હસમુખભાઈ માઇક આપો. ઓન કરજો. જીવનું પ્રાગટ્ય બ્રહ્મના અંશ તરીકે થયું, કોણ જન્મ લેતા જ એનામાંથી અન્નનું તત્વ તીવ્રો થતાં જે બ્રહ્મના જે બધા ગુણો હતા, ઐશ્વર્ય વીર્ય યજ્ઞ એ જે બધા જ ગુણો હતા એ બધા પણ તીવ્રોહિત થઈ ગયા એને કારણે. પણ તેમ છતાં પણ એ છે તો બ્રહ્મમાં જ ને? ના, પણ એટલે એ બ્રહ્મથી વિખોટો પડી ગયો, એના કારણે બ્રહ્મથી વિખોટો પડ્યો. નહીં, વિખોટો ક્યાં પડ્યો? કઈ જગ્યાએ ગયો? બ્રહ્મ સિવાય બીજી કોઈ એવું સ્થળ છે કે જ્યાં એ જાય? હા, એક મિનિટ. હા, નારાયણભાઈ પ્રયાસ કરો. બ્રહ્મનો અંશ છે, આ રીતે સંબંધ બાંધી આપ્યો છે, વિસ્મૃતિ દૂર કરાવી. બહુ સરસ, બહુ સરસ. એટલે અહીંયા બ્રહ્મ સંબંધ જે છે એ સંબંધને સ્થાપિત કરવામાં નથી આવી રહ્યો, પરંતુ ભૂલાયેલા સંબંધને યાદ અપાવવામાં આવી રહ્યો છે. એ અર્થમાં આ બ્રહ્મ સંબંધ શબ્દનો પ્રયોગ છે. કેમ કે બ્રહ્મથી વિખૂટો તો કોઈ પડી જ ન શકે, અબ્રહ્માત્મક કંઈ છે જ નહીં, બ્રહ્મથી અતિરિક્ત અહીંયા કંઈ છે જ નહીં, તો બ્રહ્મથી છૂટો કેમ પડી શકે વ્યક્તિ? એટલે છૂટા પડેલાને જોડવાનો અહીંયા કોઈ પ્રશ્ન નથી. જે વિસ્મૃતિ થઈ છે સંબંધની એને માત્ર પુનઃસ્મરણ કરાવવામાં આપી રહ્યું છે. આ અર્થમાં આને બ્રહ્મ સંબંધ કહેવાય છે. બહુ સુંદર જવાબ આપ્યો નારાયણભાઈએ. હવે હા, એ જ અર્થમાં એક વાત જુઓ કે સ્વરૂપતઃ બ્રહ્મ સાથે આપણો અભેદ છે તત્વતઃ, પરંતુ લીલા માટે બ્રહ્મે ઐચ્છિક ભેદને પ્રકટ કર્યો છે, એને તો આપણે નકારી નહીં શકીએ. દાખલા તરીકે નખ શિખ એટલે માથાથી કરીને હું પગ સુધી મારું જે સ્વરૂપ છે એ તો હું મારા સ્વરૂપને જ માની રહ્યો છું. હું મારું આ પણ ગોસ્વામી શરદ છે ને આ પણ ગોસ્વામી શરદ છે, તેમ છતાં પણ એ અખંડ દેહની અંદર ઇન્દ્રિયોના કોઈને કોઈ ભેદને આપણે બોલીએ છીએ કે નહીં? તત્તદ વ્યવહાર માટે કે આ હાથ છે, આ માથું છે, કે આંખ નાક છે, કે આ પગ છે. હવે આ ભેદ છે એ તત્વતઃ ભેદ છે કે વ્યવહાર માટે પ્રકટ થયેલા નામરૂપ છે? તત્વતઃ તો અખંડ દેહ જે છે તે જ છે, પણ વ્યવહાર માટે આપણે કોઈકને હાથ કહીએ છીએ, કોઈકને પગ કહીએ છીએ, કેમકે એના વગર તો નક્કી નહીં થઈ શકે. મેં મારા હાથેથી તને આપ્યું છે એમ કોઈને કહે, હું કોઈક એ ભેદનો શૂન્ય કરી દે અને કે મારા પગથી મેં આપ્યું છે એવા શબ્દનો પ્રયોગ તો શક્ય નથી. તો વ્યવહારના માટે આપણે નામરૂપોને અલગ અલગ કંઈક સંજ્ઞા આપી રહ્યા છીએ, એવી રીતે બ્રહ્મ છે એ તત્વતઃ સૃષ્ટિમાં જે કંઈ પણ છે એ બ્રહ્મ જ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, વિષયો ભગવાન વિષયતા માયાજન્ય, એટલે વિષય તો ભગવાન જ છે જે કંઈ પણ છે તે, એમાં અબ્રહ્માત્મક કંઈ પણ નથી. તેમ છતાં ભગવાને લીલા માટે આ સૃષ્ટિની અંદર પોતાની આવિર્ભાવ તિરુભાવ શક્તિથી કોઈક ભેદને પ્રકટ કર્યા છે. એની અંદર ભગવાને પોતાનામાંથી કોઈ અક્ષર તત્વ પ્રકટ કર્યું છે, એમાંથી કંઈ કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ પ્રકટ કર્યા છે, એ પ્રકૃતિની અંદરથી અહંકાર, એમાંથી મહત છે, એમાંથી ઇન્દ્રિયો છે, આ બધું સૃષ્ટિ પ્રકટ કરી છે, પંચમહાભૂતો પંચતન્માત્રા, પુરુષમાંથી ચિત્તપ્રધાન જીવાત્માઓ વગેરે પ્રકટ કર્યા છે, આનંદાંશ પ્રધાન અંતર્યામી પ્રકટ કર્યું છે. તો આ બધું ફરી પાછું પ્રાકટ્ય જે થયું છે એમાં કોઈક ભેદ ભગવાને પણ લીલાનામાં લીલાના રૂપમાં ધારણ કર્યું છે. એટલે તત્વત અભેદ હોવા છતાં પણ લીલા માટે ભગવાને ઐચ્છિક ભેદને પ્રકટ કર્યો છે. આ આપણે ત્યાંનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો મુખ્ય સિદ્ધાંત છે. આપણે ઐચ્છિક ભેદ પ્રકટ કર્યો છે તો સ્મરણ કરાવવાની જરૂર શું? સ્મરણ એટલે વિસ્મરણ થયું છે તો સ્મરણ કરાવવું પડશે ને. એનું કારણ એ છે કે જ્યારે આપણે રમીએ છીએ, આંધળો પાડો તમે રમ્યા હશો, આપણે જે વખતે કોઈના આંખ ઉપર પાટા બાંધી દઈએ છીએ, પછી જ્યારે ઓલો બિલકુલ જ શોધી ન શકે એવી સ્થિતિમાં આવે ત્યારે આપણે કંઈક કંઈક સિસોટી વગાડતા હોઈએ, ક્યાંક પગ પછાડીએ છીએ, ક્યાંક એનો શર્ટ ખેંચીએ છીએ કે નહીં. કેમ કે એને ફરીથી શોધવા માટે આંખે પાટા બાંધ્યા છે. ગુડ બાય કરીને અને ઓલો આંખે પાટા બાંધીને આપણે ઘરે જઈને ગોદડું ઓઢીને સૂઈ જઈએ એવી તો કોઈ રમત રમતું નથી. એટલે સ્મરણ તો ફરી પાછું કરાવવું પડશે. વિસ્મૃતિ છે એટલે એનું પુનઃ સ્મરણ આવશ્યક છે. આજ એનું સમાધાન છે. તે પછી આગળ દોષના નિવારણના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ સંબંધથી જીવાત્માના બધા દોષો દૂર થઈ જાય છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો. સર્વેષામ એટલે એનો અર્થ શું? હા નહીં નહીં, સર્વેષામ એટલે બધાના, બધાના એટલે નહીં નહીં, ફરીથી એક મિનિટ બીજો કોઈ પ્રયાસ કરો. પ્રાણી માત્રના, પ્રાણી માત્રના બધા દોષો દૂર થાય છે. સર્વેષામ એટલે પ્રાણી માત્રના, જીવ માત્રના. શું આ સત્ય છે? દિનેશભાઈ કહી રહ્યા છે કે જે બ્રહ્મ સંબંધ કરે જેનું થાય એ પ્રાણીના, પણ શું બ્રહ્મ સંબંધ થાય એ બધા પ્રાણીના દૂર થઈ જાય છે? એટલે જે અહીંયા સર્વેષામનો શક્તિ સંકોચના નિયમ પ્રમાણે અર્થ એ લેવાનો છે કે જે જીવનો બ્રહ્મ સંબંધ થયો છે એને સેવા દરમિયાન આવતા દોષોને પ્રભુ નહીં ગણકારે. એ રીતે શક્તિ સંકોચ કેવલ સેવામાં એ દોષો પ્રતિબંધક નહીં થાય તે અર્થમાં, પણ શું બધા જીવોનો સાથે એ જાતનો વ્યવહાર થશે એની એ પાત્રતા આવશે? જેનો ભ્રમ સંબંધ થયો છે ને, જેણે અસમર્પિત ત્યાગને જે મહાપ્રભુજીએ બતાવ્યું છે સિદ્ધાંત રહસ્યમાં, એ પ્રમાણે જો એ પૂર્ણતયા કરશે તો પછી ફરી દોષ નહીં લાગે અને પૂર્વના દોષોને પ્રભુ ગણકારશે. હું આ વાતથી સંમત નથી. નહીં થાય, બધાના તો શક્ય નથી. જદિ બધાના દોષો દૂર થઈ જતા હોય તો દૈવી અને આસુરીનો ભેદ જ ક્યાં રહ્યો પછી? ₹21 કે ₹51 થી તો મોંઘું નહીં જ હોય. જો મહાપ્રભુજી કો સિદ્ધાંત પૈસા સંબંધ તો ગુરુ નો છે, શિષ્ય નો તો બ્રહ્મ સંબંધ થઈ જ ગયો ને એક વખત થઈ ગયો એટલે. પુષ્ટિ જીવના, હા હવે વાત આવી કઈ. બોલો નરેન્દ્રભાઈ. પ્રશ્ન જરા ફરી એકવાર. હવે તો તમે જ કરો, હું શું કામ કરું? વિસ્મૃતિ થઈ ગઈ. સર્વેષામ એટલે શું? એટલે જે દોષો છે એને ભગવાન દોષરૂપ માનતા નથી, દોષો તો હકીકતમાં રહે છે. સર્વેષામ શબ્દનો અર્થ શું? સર્વેષામ શબ્દનો અર્થ જે જીવ શરણે જઈ રહ્યો છે, દીક્ષા લઈ રહ્યો છે તે જીવ. એ તો બધી ચર્ચા થઈ ગઈ, હવે તમે આ બધું ગડબડ કરી રહ્યા છો. હા શિલ્પાબેન. જુઓ, અહીંયાથી પારુલે એક જવાબ આપી દીધો છે ઓલરેડી, અને હવે આપણે બીજા પણ પ્રશ્નો લેવા છે. જે પુષ્ટિજીવ હશે એ પુષ્ટિજીવ પણ જ્યારે ભગવત સેવામાં પ્રવૃત્ત થવાની લાયકાત ધરાવશે, તત્પર હશે, તે વખતે એને યદી આત્મનિવેદન કરાવવામાં આવશે કે બ્રહ્મ સંબંધ કરાવવામાં આવશે તો એના દોષો પ્રભુ સેવા કરવામાં પ્રતિબંધક નહીં માને. યદી જીવ પુષ્ટિનો નથી, મર્યાદા જીવ છે કે પ્રવાહી જીવ કે આસુરી જીવ છે, એનો યદી 100 વખત બ્રહ્મ સંબંધ કરાવવામાં આવશે તો પણ એટલો ને એટલો દોષવાળો રહેશે, દોષ વધશે પણ ઘટશે નહીં. એટલે જે પુષ્ટિજીવનો બ્રહ્મ સંબંધ થશે અને એ ભગવત સેવામાં પ્રવૃત્ત થવા માટે એટલે સેવાની દીક્ષાના રૂપમાં એ બ્રહ્મ સંબંધ લેશે તો એના દોષો ભગવત સેવામાં પ્રતિબંધક નહીં થાય એવું ભગવાન કહી રહ્યા છે. હા નરેન્દ્રભાઈ, આમે અવાજ ધીમો છે ને. જીવના વરણ અંગે જ્યારે અનુમાન જ થઈ શકે છે, નિશ્ચિતતા થઈ શકતી નથી, ત્યારે આ પુષ્ટિજીવ જ છે એવું નક્કી કેવી કરી કેવી રીતે કરીને બ્રહ્મ સંબંધ આપી શકાય? એ તો હવે તમે બતાવો ત્યારે ખબર પડે ને. પુષ્ટિ કોણ પુષ્ટિજીવ છે કેમ ખબર પડે? કાલે આપણી સાહેબ આ રામાયણ થઈ ગઈ છે લગભગ તો નહીં. હા પ્રીતિબેન, જીવની રુચિ ઉપરથી થશે એમ એમનો કેવું છે. હા એક મિનિટ. હા જીવની રુચિ પરથી પણ અનુમાન જ ન કરી શકાશે ને? આપણે તો અનુમાન જ કરી શકશું ને, આપણે નિશ્ચય થોડા કરી શકીએ છીએ. નિશ્ચય તો ભગવાન જ કરશે, પણ અનુમાન કરવાની તસ્દી તો લ્યો કે ભગવાને ઘોપડી આપી છે તો મહાપ્રભુજી એટલું જ કહી રહ્યા છે. હા જો જે પુષ્ટિ ભક્તિ માર્ગ કે દ્વારા મહાપ્રભુજી કે બતાવે હુએ માર્ગ સે જો સેવા કરનો ચાહે હે એસે જીવ કે સેવા કરતે વક્ત જો દોષ આ રહે હૈ બાધક એસે જીવ જો ભક્તિ પુષ્ટિ ભક્તિ માર્ગ પુષ્ટિ સંપ્રદાય ભી નહીં પુષ્ટિ માર્ગ ભી નહીં પુષ્ટિ ભક્તિ માર્ગ મેં જો ચલનો ચાહે હે એસે જીવ કે હી સિર્ફ દોષ નિવૃત્ત નહીં સિર્ફ બાધક નહીં બનેંગે એસે જીવ કે હી વો ભક્તિ માર્ગ મેં ચલનો ચાહે હે એસો બાકી બ્રહ્મ સંબંધ લેવે વેસો નહીં પર પુષ્ટિ ભક્તિ માર્ગ કે દ્વારા જો આગળ બઢનો ચાહે હે વેસો જીવ કે દોષ હી સિર્ફ બાધક નહીં હોંગે. હા બહુ ઉત્તમ વાત. તો આ વાત આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્મ સંબંધથી દોષ દૂર થાય છે. આ એક સ્ટેટમેન્ટ છે પણ એ અપૂર્ણ છે. કોના દોષ દૂર થાય છે? પુષ્ટિજીવના. પુષ્ટિજીવના જે દોષ દૂર થાય છે એ પણ કયા પુષ્ટિજીવના? કે જે ભગવત સેવાની દીક્ષાના રૂપમાં બ્રહ્મ સંબંધ લઈ રહ્યો છે એના દોષો છે એ દૂર થાય છે એવો આનો અર્થ છે. હવે આગળ આ દોષો કયા કયા એ ખાસ અહીંયા જિજ્ઞાસે બને છે. પંચ દોષોનું નિરૂપણ છે. એ દોષો કોઈ ગણાવી દો? બહુ એકદમ ચીલા ચાલુ પ્રશ્ન છે. સહજા દેશ કાલોથા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા. દોષના આપણે બધા દોષજ્ઞ થઈ ગયા, મહાન દોષજ્ઞ આપણે થઈ ગયા. તો આના વિષયમાં હવે વધારે પ્રશ્ન નથી કરતો. પૂરો આપણને વિશ્વાસ છે કે આપણે બધા દોષના જ્ઞાન છે. પરંતુ શ્રી મહાપ્રભુજી અહીંયા ચકારનો પ્રયોગ ઓર કર્યો છે અને એનો અર્થ અહીંયા વગેરે છે. એટલે 5 સિવાય જો તમે બીજા કોઈ શોધી કાઢો તો એ આમાં ગણી લેવાના એવો આશય છે. એ પણ આમાં સમજી લેવાના છે. ચલો આ ઠીક છે. સર્વેષામ દેહ જીવયોહો આ શબ્દનો પ્રયોગ છે. જીવના અને દેહના બધા દોષો. જીવના કયા દોષો હોય છે? દેહના તો સમજ્યા આપણે, આ 5 તમે ગણાવ્યા, પરંતુ જીવના દોષો કયા? આનંદ, ધર્મનો તિરોધાન. હજી કોઈ? એમની હાથ ઊંચો કરીને ને કહો. હા જોરથી જરા. આ જીવ